ऊर्ध्वं प्राणा उत्क्रामन्ति यूनः स्थविरागते। શું કહેવા માગે છે વિદુરજી ખબર નહીં, પણ રજૂઆત એ રીતે કરે છે કે વૃદ્ધો આવે એટલે જુવાનિયાનો જીવ ઊંચે આવી જાય છે। કોના સંદર્ભ માટે, કોના ફેવરમાં આ વાક્ય બોલાયું હશે, જુવાનિયાના કે વૃદ્ધોના? વૃદ્ધો આવે એટલે જુવાનિયાનો જીવ ઊંચે આવી જાય, કંઠમાં આવી જાય છે, હૃદયમાંથી। પછી હેઠો ક્યારે બેસે, પાછો એની જગ્યાએ ક્યારે જાય? એ જુવાન ઉભો થઈને વૃદ્ધને પગે લાગે, આવો દાદા આવો, અને પછી જીવ હેઠો બે। એટલે વિદુરજી એવી સરસ વાત કહે છે કે ઉર્ધ્વમ પ્રાણા ઉત્ક્રામંતી યોનસ્થવિર આગતે। વૃદ્ધ આવે એટલે જુવાનિયાનો જીવ ઊંચે આવી જાય છે, પણ પ્રત્યુત્થાનાભિવાદાભ્યામ ઉભા થઈને જો પગે લાગે ને તો એ જીવ પાછો હતો એ જ જગ્યાએ પહોંચી જાય છે, પાછો હૃદયમાં ગોઠવાઈ જાય, હાસ ડોસા વિફર્યા તો નહીં, તરત જ શાંતિ થઈ જાય છે। અને આમે વૃદ્ધ પુરુષો આવે, કોઈ વડીલ આવે, એને પગે લાગવું એમાં બહુ ફાયદો છે, હૈયાના આશીર્વાદ મળે છે, હશે છોકરો બહુ સારો છે। જ્યાં છોકરો સારો છે, સારો છે એમ કહેવા માંડે એ ધીમે ધીમે સારો થઈ જ જાય। અને એટલા માટે આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે, ગુરુ ભૂપાલ વર્ષિષ્ઠ ત્યાગી વિદ્વત તપસ્વીનામ અભ્યુત્થાના દિનાકાર્ય સન્માનો વિનયાન્વિતૈહી। અમારા વિનયવાળા, અમારા આશ્રિતોએ, શ્રીજી મહારાજ કહે છે અમારા ભક્તો તો કેવા સમજો, દયા અને નમ્ર છે। એટલે એકલા બુઢા નહીં, પણ ગુરુ આવે કે રાજા આવે, વૃદ્ધ પુરુષ આવે, ત્યાગી પુરુષ આવે, કોઈ વિદ્વાન આવે, કોઈ તપસ્વી આવે તો ઊભા થવો, ઘેર બેઠા હો કે ઓફિસમાં, આવો આવો આવો સ્વામીજી આવો, ઊભા થવો, નમસ્કાર કરી આસન આપવાનું, બોલો કેમ પધાર્યા છો, પાણી સ્વીકારશો કે શું સેવા કરું, બસ આટલું બોલો બેડો પાર થઈ જાય। અને આટલું જો બોલતા ન આવડે તો નાવ ડૂબે, ઓંચીથી ડૂબે। કોની ડૂબી જાણો છો? શ્રીમદ ભાગવતના 8મા સ્કંદમાં એક કથા આવે છે, દક્ષિણના રાજ્યમાં એક ધાર્મિક રાજા થઈ ગયો ઇન્દ્રદ્યુમ્ના, એમના ગુરુ હતા અગસ્ત્ય ઋષિ। શાસ્ત્રમાં એવો નિયમ છે કે શિષ્યને ઘેર ગુરુ ગમે ત્યારે જઈ શકે, એ અગાઉથી કહેવું ન પડે કે 7 ને 25 આવીશું, એ કહેવાની જરૂર જ ન હોય, કારણ કે એમનો હક છે કે આ મારો શિષ્ય છે, પણ એ શિષ્ય હોય તો, શિષ્ય તો લાખમાંથી એકાદા હોય છે, હજારોમાંથી શોધ્યા મળે। શ્રી કૃષ્ણ ભગવાનને કેટલા શિષ્ય હતા કોઈ નોંધ કરી છે? એક હતો અર્જુન એમનો શિષ્ય, અને બીજો છેલ્લી અવસ્થામાં કંઠી બંધાવી ઉદ્ધવજી એ ગળા ગઢપણે, બાકી બીજા કોઈ શિષ્ય નહીં। શ્રી કૃષ્ણ ભગવાનના લાખો દીકરાઓ હતા, પણ વ્યાસજીએ લખ્યું દુર્ભગોવત લોકો એમ યદવો નિતરામ અપી, અભાગ્યાનો અભાગ્યાઓ બધા હતા એમ કહ્યું। ખુદ શ્રી કૃષ્ણ ભગવાનના દીકરાને અભાગ્યા વિશેષણથી નવાજ્યા, એટલે શિષ્ય તો કોઈ જવલ્લે હોય છે। આ ઇન્દ્રદ્યુમ્ના રાજા અગસ્ત્ય ઋષિનો શિષ્ય, એક દિવસે અગસ્ત્ય ઋષિ ઇન્દ્રદ્યુમ્નને ઘેર પહોંચ્યા, સવારનો સમય હતો। હમણાં જ આપણે કહ્યું ને કે ગુરુ હોય એને શિષ્યમાં ગેર ગમે ત્યારે જઈ શકે. જો ગુરુ ન હોય અને સામો શિષ્ય ન હોય તો એને ગેર ગમે ત્યારે ન જવાય. સત્સંગી જીવનમાં સ્વામિનારાયણ ભગવાને સંતો માટે લખ્યું કે ભિક્ષા માગવા કોઈ ગ્રસ્તને ઘેર જાઓ તો બહુ ધ્યાન રાખવાનું, અંધારું હોય ત્યારે નહીં જવાનું, દ્વાર બંધ હોય તો નહીં જવાનું, જેના ઘરનો દરવાજો ખુલ્લો હોય એમને જ ઘેર જઈને ભિક્ષા માગવી. પણ આ નિયમ ગુરુ અને શિષ્ય વચ્ચે લાગુ ન પડે. ઇન્દ્રદ્યુમ્નને ઘેર પહોંચી ગયા અગસ્ત ઋષિ, અને એ જ વખતે આ રાજા પૂજા કરતો હતો, ભગવાનની આરાધના પૂજામાં બેઠેલો. એમ ખબર પડી કે ગુરુદેવ આવ્યા છે, પણ હું પૂજા કરું છું ને એટલે ગુરુનું સન્માન પછી કરીશ, પૂજા કરી લઉં પછી. હા, ભૂલ ક્યાં થઈ ખબર છે? ગુરુ આવ્યા અને ગુરુનું સ્વાગત કર્યું હોત તો એ પૂજાનો જ એક ભાગ હતો, એ પૂજાનો વિક્ષેપ ન ગણાય. પણ ગુરુ ગોવિંદ દોનું ખડે કિસકો લાગુ પાય, એટલે પૂજામાં ભગવાનનો અપરાધ ન થાત જો ઇન્દ્રદ્યુમ્ન ઊભો થયો હોત તો. પણ એને એમ થયું હું પૂજા કરું છું, બેસી રહ્યો. ગુરુદેવ ગુસ્સે થઈ ગયા, ઋષિ અગસ્ત્ય ગરમ થઈ ગયા. ઘણા હાઈ પાવર મશીન હોય છે ને, ચાંપ પાડતા જ લાલ ગુમ થઈ જાય, એકદમ છટક્યા. એ દક્ષિણમાં જતા હતા અને એટલા બધા ક્રોધમાં આવી ગયા, હું ક્યાંયથી ચાલી ચાલી ચાલીને આવ્યો છું તારે ઘેર, મને એમ થયું કે અહીં વિશ્રાંતિ મળશે અને તું તો બસ બેઠો છે, ઊભો નથી થતો, તને ખબર છે છતાં ઊભો નથી થતો. હાથીની જેમ બેસી રહ્યો છે, અને આવી રીતે બેસી રહેવું ગમતું હોય હસ્તીની જેમ તો હાથી થઈ જા જા. ગુરુ ભાગી ગયા બારોબાર, ઊભા ન રહ્યા, પાણી પીવા, કોફી પીવા, ચા પીવા, કશું નાસી ગયા. પાછળ દોડીને માફી માગી, ઘેર પધારો ના, હું તો સાઉથમાં જાઉં છું, પાછો આવીશ ત્યારે ખરું, ત્યાં સુધી નહીં. પણ થોડાક પીગળ્યા, હશે ભગવાન તને છોડાવશે હાથીના દેહથી, ચિંતા ન કરતો, તને જ્ઞાન રહેશે, આટલું કહીને ગયા. એ કયો હાથી? જેને મગરે પકડેલો અને ભગવાને આવીને છોડાવેલો, એ અવતાર આ ઇન્દ્રદ્યુમ્નનો હતો. કેટલી માથાકૂટ થઈ ગઈ, ગુરુ આવ્યા અને જો ઊભા ન થયા. આપણા બદ્રિકાશ્રમમાં દુર્વાસા આવ્યા અને બધા ઋષિઓ ઊભા ન થયા તો કેટલો ધમાલ થઈ પડી કે જાઓ બધા કળિયુગમાં, મોંઘવારીના જમાનામાં ભારતમાં જન્મ લ્યો બધા, કે હેરાન થાઓ કે તમને ભલે દૂધ ન મળે, ઘી ન મળે, તેલ ન મળે, દુઃખી દુઃખી થઈ જાઓ. કેટલો ત્રાસ વર્તાવી દીધો દુર્વાસાએ ઊભા ન થયા એટલે. વિદુરજી કહે છે કે જુવાનિયાએ સમજી રાખવાનું, વૃદ્ધ આવે, આવો દાદા, જય સ્વામિનારાયણ, દાદા ખુશ, બીજું કઈ નહીં, છોકરા બહુ સારા છે, તમને સર્ટિફિકેટ આપી જ દેશે. વળી બીજી વાત, કેટલાક માણસો ઘેર આવે એનું સન્માન ન જ કરવું, આવકાર નહીં આપવાનો. આ લિસ્ટ યાદ રાખજો, બહુ જોખમી છે. ઘેર આવે છતાં એને આવકાર નહીં આપવાનો, આવો એમ નહીં કહેવાનું. એ આવ્યો હોય જે કામે એ કામ કરે, જતો રહે. એમાં સૌથી પહેલું નામ કોનું આવે છે ખબર છે? સભામાં કોઈ બેઠા હશે તો કદાચ દુઃખ લાગશે, પણ એનું સમાધાન છે એટલે ધીરજ રાખીને સાંભળજો. ડોક્ટર ઘેર આવે એનું સન્માન નહીં કરવાનું. બોલો હવે કેવી દશા છે? એનું સ્વાગત નહીં કરવાનું. હવે ડોક્ટર તો એક અગત્યની વ્યક્તિ છે, એના વગર કોઈને ચાલે છે? અડધી રાત્રે એનું કામ પડે, હવે આવો મહત્વનો માણસ ડોક્ટર છે, એની વિદ્યા બહુ જરૂરી વિદ્યા છે સમાજ સેવામાં મુશ્કેલીના સમયમાં. છતાં વિદુરજી કહે છે ડોક્ટર આવે એનું સન્માન નહીં કરવાનું. બીજો હથિયાર બનાવનાર વ્યક્તિ કોઈ આવે એનું સન્માન નહીં કરવાનું. ગુરુદ્રોહી કોઈ આવે એનું સન્માન નહીં કરવાનું. નિર્વિકલ્પાનંદ સ્વામિનારાયણ ભગવાનની નિંદા કરતા કરતા પહોંચ્યા ઉમરેઠમાં, તો નંદુભાઈ એનું સન્માન ન કર્યું. પાછા જાઓ. ગર્ભપાત કરનારો કોઈ ધંધો એ કરતો હોય ને એ ઘેર આવે એનું સન્માન નહીં કરવાનું. અને વેદ વિક્રય કરતો હોય એનું પણ સન્માન નહીં કરવાનું. હવે આનો થોડોક ખુલાસો, કાલથી તમે ડોક્ટર ઘેર આવે ને કદાચ પાછા જાઓ કહી દો એ ઠીક નહીં, એટલે હવે એનો ખુલાસો સાંભળજો. હવે આ જ ડોક્ટર તમારો સંબંધી હોય, અરે ઘણા ઘરમાં એવા કિસ્સા છે દીકરો જ ડોક્ટર હોય તો શું કહેવું, એને સંબંધી ડોક્ટર હોય મળવા આવે તો ડોક્ટર કોઈને વ્યક્તિ તરીકે મળવા આવે કે આ નવું વર્ષ છે અને ચાલો કાકાને પગે લાગી આવું તો એનું સ્વાગત કરવાનું કે તું ડોક્ટર છે માટે પાછો જાય એમ નહીં. કોઈ મિત્ર તરીકે ઘેર આવ્યા હોય ડોક્ટર, સ્નેહી તરીકે સગા તરીકે મળવા બેસવા તો એનું પ્રેમથી સ્વાગત કરવાનું. પણ જ્યારે એ પોતાની દવાની પેટી ભેગી લઈને આવ્યા હોય, દવા કરવા બોલાવ્યા હોય, આવો સાહેબ ચા લેશો કોફી લે, ચા કોફી જવા દો, એને પહેલું એનું ઇન્જેક્શન તૈયાર કરવા દો, ત્યારે એની પાસે જે કામ લેવાનું છે એ જ કામ લેવાનું. અને ડોક્ટર જાય ડોક્ટર તરીકે આવ્યા હોય અને ઘરમાંથી વિદાય લે ત્યારે આવજો એમ નહીં કહેવાનું. તમે સ્વાભાવિક છે કે બધાને આવજો કહો છો ને, તમારે ઘેર જે કોઈ સગા મહેમાન મિત્ર આવ્યા હોય આવજો હો આવજો કહો છો. નાના છોકરાને હાથ ઊંચો કરતા શીખવાડી દો છો, નાના બાળકે હાથ ઊંચો કરી કરીને વ્યક્તિ જતી હોય ત્યારે એને વિદાય આપે છે કે આવજો, પણ ડોક્ટરને એમ નહીં કહેવાનું આવજો. સાથી જાણો છો, એ વ્યક્તિ ગમે એટલી સજ્જન છે ભલે આવે દર મહિને, પણ ડોક્ટર તરીકે ઘરમાં ના આવે તો સારું. ખ્યાલ આવ્યો ને આની પાછળનો હેતુ? જો આમાં સમજો નહીં તો એમ ખ્યાલ આવે કે ડોક્ટર ઉપર બહુ દ્વેષ. ડોક્ટર ઉપર દ્વેષ નથી, તમારા ઉપર પ્રેમ છે કે તમે એવી રીતે જિંદગી જીવો કે તમને ડોક્ટરોની જરૂર ન પડે. એક સરસ વાત યાદ આવી, જરા તમને થોડી ઊંઘ ઉડી જાય ને એવી છે. અને આમ તો બે ચાર હરિભક્તો ફરિયાદ કરી છે કે આ વખતે તમે મજા બગાડી નાખી, કે અમે ઘેર કાયમ કે પોણો કલાક વહેલા જાગતા ધનુર્માસમાં, એનો બદલો અહીં પહેલા વળી જતો, આ મહિને કે હા અડધા કલાકમાં એટલે પેલું બાકી રહી જાય છે. કે આપણા સરકારમાં એક ખાતું છે પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટ, એને આપણે શું કહે છે PWD, પણ હમણાં ગુજરાતીમાં બોર્ડ લખાય છે, ત્યાં લખાય છે પવડી, પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટ એટલે પવડી. આ ત્રણ અક્ષર ઘરમાં ન પેસે તો બહુ સારું, પ વ અને ડી. પ એટલે પોલીસ, પોલીસ ઘરમાં ન આવે એ સારું. શા માટે પોલીસ ઘેર ક્યારે આવે? કાં તો ચોરી થઈ હોય, મારામારી થઈ હોય, એટલે એવું આપણા ઘરમાં ન થાય એવું ઈચ્છવાનું. એટલે ઘરમાં એક તો પોલીસ ના આવે તો સારું, વ એટલે વકીલ ના આવે તો સારું. વકીલ ઘેર ક્યારે આવે? આવો ને આવો કઈ જમીન લેવડ ઝઘડા. અને ત્રીજો ડી એટલે ડોક્ટર ના આવે તો સારું. ઘરમાં ત્રણ જણાનું કામ ન પડે ભગવાનની એ પ્રાર્થના કરવી કે પવડી, પોલીસ વકીલ અને ડોક્ટર, એ ત્રણનું કામ આપણા ઘરમાં ન પડે એવી દયા કરજો. એટલે બહુ ધ્યાન રાખજો, આમાં આ ત્રણ વગર કોઈને ચાલતું નથી. એ ત્રણેય હિતકારી છે, ઉપકારી છે, પણ આપણા ઘરમાં એવી રીતની જિંદગી હોય, આડોશ પાડોશનું એવું સારું વાતાવરણ હોય તો આ ત્રણની જરૂર ન પડે. જે ગ્રહસ્થના ઘરમાં એક વાત તો બિલકુલ સમજાય એવી નથી આ શ્લોક. પહેલા તો વિચાર થતો તો આ શ્લોક તમને ન સંભળાવું, અત્યારના સમયમાં એને કઈ રીતે બંધ બેસાડવું આપણા જીવનમાં, આટલી વસ્તુ ગ્રસ્તોએ વેચવી નહીં. હવે એ સમયમાં આ વસ્તુ વેચવી એ પાપ ગણાતું, અત્યારે તો આ વસ્તુ વેચ્યા સિવાય તો ચાલે એવું નથી. જેમ કે મીઠું ક્યારે વેચવું નહીં, પહેલા મીઠું નહીં વેચાતું હોય, હમણાં સુધી મીઠું કેટલું બધું સસ્તું હતું, પણ હવે અત્યારે કઈ રીતે બંધ બેસે? મીઠું વેચવું નહીં, રાંધેલું અનાજ વેચવું નહીં, તો હોટલો લોજ વાળા બધા શું કરે? જો અત્યારે જો આ આજ્ઞા લાગુ પડે, પણ એ વખતે કોઈ હોટલ નહોતી, કોઈ લોજ નહોતી, કોઈ ભૂખ્યો હોય તો કોઈ પણ માણસ હાથ જાલી ઘેર લઈ જતો અને જમાડી દેતો, જમી જાઓ ભાઈ આવો. પછી દહીં અને દૂધ એ પણ વેચવું નહીં. ઘરોઘર દૂધ હતા, કદાચ કોઈની ગાય કે ભેંસે દવા ન દીધું હોય તો પાડોશમાંથી અટકો ભરી લાવતા. બાકી દૂધની કોઈ દુકાનો નહોતી કે દૂધનો કોઈ બિઝનેસ નહોતો, એટલે આટલી વસ્તુ જે ગ્રસ્ત વેચે તો એમના ઉપર લક્ષ્મીજીનો કોપ ઉતરે છે. પણ હવે લક્ષ્મીજી સમજી ગયા હશે કે બાપડા આ કળિયુગમાં વેચે નહીં તો શું કરે. હવે કોઈ બોલતા નથી, હોટલો લોજો વાળા અને બધા ગાડીઓ ફેરવતા થઈ ગયા છે. પણ કારણ છે કે એ જમાનામાં સમય એ સમાજ એવો હતો કે આટલી વસ્તુઓ એમને એમ આપતા, મીઠું મળી રહેતું, દહીં દૂધ એમને એમ મળી રહેતા. પણ હવે સમય સમય બળવાન છે, કેટલીક વસ્તુઓની પાછળ સારા હેતુ હોય છે, કદાચ આપણને સમજાય કે ન સમજાય. આપણે અતિથિની કથા આવે છે, કોનું કોનું સ્વાગત ઘરમાં ન કરવું એ તો સાંભળ્યું, પણ અતિથિનું સ્વાગત કરવાથી બહુ પુણ્ય મળે છે. અતિથિનો મહિમા બહુ મોટો છે. અતિથિ અને આપણે જેને મહેમાન કહીએ છીએ એ બેમાં બહુ ફેર છે. અતિથિ એને કહેવાય કે જે એક તો ઓછીતો આવી ચડે, અગાઉથી ક્યાંય જાણ કરી ન હોય, આવવાના છે એવી આપણને ખબર ન હોય અને અણધારે આવે. એક બીજા લક્ષણો બહુ સુંદર છે, જે અતિથિને દેવ સમાન ગણીને પૂજવાનો એ કેવો હોય? એક તો એનામાં ગુસ્સો ન હોય, એ અતિથિ કહેવાય. વળી જેને પથ્થર અને સોનું સરખું હોય એ અતિથિ કહેવાય. નહીં તો ઘરમાં આવે, તમે જમાડો, એ દરમિયાન નજર ફેરવ્યા કરે, કબાટ ક્યાં છે ને શું પડ્યું છે ને શું ઉઠાવું. એટલે સોનું અને પથ્થર જેને સરખા લાગે એ અતિથિ કહેવાય. સ્નેહ અને દ્વેષ એનાથી પર હોય, કોઈ જમાડે એના ઉપર બહુ સ્નેહ થઈ જાય અને કોઈ ન જમાડે કે ઓછું આપે એના ઉપર વેર થઈ જાય. એટલું જ નહીં, સુખ અને દુઃખ બે સરખું રાખે. માન અને અપમાન એ બે સરખું રાખે. આવા લક્ષણવાળો અતિથિ કહેવાય. કારણ કે કોઈ ઘેર જઈને ઉભો રહે, કોઈ સન્માન કરે, કોઈ તિરસ્કાર પણ કરે, પણ બેની સાથે સરખો ભાવ રાખે અને સદાય ઉદાસીન રહે એને અતિથિ કહેવાય છે. મુશ્કેલી છે આ બધું ઓળખવા, ક્યારે જવું અને ઓળખ્યા પછી કેવું કે હવે થાળી ગોઠવી દઉં બેસો. અતિથિ ઓળખવા બહુ કઠણ છે. અને એ વાત પણ સાચી છે, અતિથિમાં ક્યારેક રામ પણ આવી જાય, અતિથિ તરીકે ઘરને ઉમરે, અને ધ્યાન ન રાખો તો અતિથિ તરીકે ક્યારેક રાવણ પણ આવી જાય. આવી જ ગયેલા છે ને, ખુદ રામને ઉમરે રાવણ આવી ગયેલો અતિથિ તરીકે. તો પછી આપણા ઉમરાનું ધ્યાન ન રાખીએ તો શું થાય? એટલે આ લક્ષણો કયા છે કે અતિથિ કેવો હોય, કે જેને દેવ સમાન સમજીને પૂજા કરવાની, અતિથી ઓળખવા બહુ કઠણ છે. પણ બાલ વિસ્તારમાં બુધે જ ગામ છે, ત્યાં એક અતિથિ પધાર્યા. દુબળા પાતળા, માથે મંજુલ ચીકણા, ચળકતા ભૂરા ભલા કેસ છે એવા રૂપાળી રૂપાળી જટા, સરસ જોવા ગમે એવા નેત્ર, તેજસ્વી મુખારવિંદ, પણ સાવ કૃષ્કાય દુબળા પાતળા. બુધેજમાં એક દરબાર ખોડાભાઈ, એમને એવો નિયમ હતો કે અતિથિ કોઈ આવી ચડે ઉંમરે તો બે મુઠ્ઠી જુવાર આપવાની. બે મુઠ્ઠીનો માપ સરખો રહે એટલે એક નાળિયેરની કાચલી રાખેલી, જે આવે એને કાચલી ભરીને આપી દેવાની. ખોડાભાઈ તો આ વખતે આ અતિથિ આવ્યા ત્યારે ઘરમાં હાજર નહોતા, એમના માજી બેઠેલા. કોઈ આવે ગમે તે આવે કાચલી ભરીને આપી દેવાની, ઓળખવા ક્યાં જાય. ડોક્ટર હોય ને એ એમનું સાધન ખભે લટકાડીને ફરે ખિસ્સામાં કે ખભે, અને જરાક કઈ હોય તો કહેશે સુઈ જાઓ અને છાતી ઉપર મૂકીને ધબકારા માફી લે. અતિથિ માટે એવું કોઈ સાધન હોય કે જે આવે એને કે હું ઉભો રે સહેજ અને એને ચેક કરી લઈએ. પણ આ માજીને એવી કઈ પડી નહોતી. અમારા ઘરનું નિયમ છે કે જે આવે એને એક કાચલી જુવાર આપી દેવાની. અતિથિ આવીને ઉભા રહ્યા અને માજીએ એમના નિયમ પ્રમાણે કાચલી ભરી. આ અતિથિએ કહ્યું કે અમે આ જુવાર લઈને શું કરીએ, ક્યાં જઈએ દળાવવા અને ક્યાં ચૂલો પેટાવવો અને કઈ રીતે આનો જુવારનો રોટલો બનાવવો. માજી કઈ તૈયાર હોય તો આપો ને. તૈયાર બૈયાર કઈ નથી, હશે હશે જરા જુઓ ને, સહેજ થોડું હોય તો ચાલશે. ઘણા અતિથિ લેવા આવે છે અને ઘણા અતિથિ દેવા આવે છે. આ અતિથિ એવા હતા કઈ આપવા આવ્યા હતા, પણ માજી ઓળખે નહીં. કોઈ રૂપિયા માગવા આવે ને કોઈ આપવા આવે. એક ભાઈ રૂપિયા આપવા આવેલા કે તમારી પાસેથી 1.5 વર્ષ પહેલા લઈ ગયો પણ અત્યારે નહીં મળે જાઓ, પણ ભાઈ હું કામે કામ હોય તો કાલ મળજો. રૂપિયા આપવા આવેલાનો ઘણી વાર તિરસ્કાર થઈ જાય છે. આ અતિથિ આપવા આવ્યા હતા, ઘણું બધું આપવાનું હતું. માજી કંઈક તૈયાર ભોજન હોય ગમે તે ચાલશે, તમે આપો નહીં મુખમાં મૂકીએ એવું કંઈક જોઈએ છે. આ જુવાર દાણા પણ માજી એક ને બે ન થાય, કારણ કે જિંદગી બહુ જોયેલી હોય છે. બહુ જ વર્ષોના વણવાઈ ગયેલા, સૂર્ય નારાયણ લાખ આંટા ભરી ગયેલા હોય છે એમના મસ્તક ઉપરથી, ન પીગળ્યા. બહુ અઠાગ્ર કર્યો તો કહે છે કેટલાય બાવા આ જ લઈ જાય છે. હા પણ અમારા જેવો કોઈ બાવો નહીં આવ્યો. ઓ તું તો દુબળા સાવ નાનો છે, મોટા મોટા અલમસ્ત બાવા આવે છે પૂરા 6 હાથ ઊંચા, પણ એ બધા જુવાર લઈને ચાલ્યા જાય છે. અને આ આપવા આવેલા અતિથિને એમ થયું મારે તો એને આપવું છે ને, જુવાર લીધી, બે દાણા મુખમાં મૂક્યા ચાવી ગયા, અને બાકીના દાણા એમના જ ચોકમાં કબૂતરા ગટર ગુમ કરતા હતા, આંટા મારતા હતા ને, લ્યો ભાઈ તમે પણ આરોગો, કબૂતરાને આપી અને આ અતિથિ ચાલ્યા ગયા, તક જતી રહી આખી. આ અતિથિને એમ થયો કે આ દરબાર ખોડાભાઈ બહુ પવિત્ર આત્મા છે, એમને ઘેર આવ્યા હતા એ હાજર નહોતા. હવે કંઈક સાબિતી તો મૂકી જવી પડશે ને કે અમે અહીં આવ્યા હતા. ગામની ભાગોળે બેનો પાણી ભરતા હતા કુવા ઉપર, અતિથિ કુવાના કિનારા જુદા જ કિનારે બેસી અને હાથમાં તુંબડી લીધી અને કુવામાં લાંબો કર્યો હાથ, પાણી ઉપર આવ્યો, તુંબડી ભરીને ચાલતા થઈ ગયા. આઠ દસ બહેનો પાણી ભરતા હતા, એને આજ જોયો પછી શું બાકી રહે. આખા ગામમાં 5 મિનિટમાં વાત ફેલાઈ ગઈ. અત્યારે જાત જાતના બધા મીડિયા નીકળ્યા છે સમાચાર ફેલાવવા, પણ એ વખતે સમાચાર ફેલાવવાનું બીજું કોઈ માધ્યમ નહોતું. ગામનો કુવો એ જ માધ્યમ હતું. ગામને કુએ જ વાત થાય, કોના લગ્ન થઈ લેવાયા ને કોને ચાંદલા થયા ને કોના ઘરમાં ઝઘડો થયો, કોને કાઢી મૂકી, કોને બોલાવ્યા, એ તમારે બધું જ જાણવું હોય આખા ગામની વાત તો શાંતિથી કુવાને કાંઠે બેસવાનું. અત્યારે ન બેસતા હો, અત્યારે બેસશો ને તો વેમ પડશે, તમારા ઉપર વેમ પડશે કે આ ધબકાવાની તૈયારી છે. હવે અત્યારે કોઈ કાંઠે બેસતા નહીં. ગામમાં વાતો થવા માંડી. એક તપસ્વી પાણી કુવાનો ઉપર આવ્યો. ખોડાભાઈ આવ્યા, આ વાત સાંભળી તો માજી કહે છે, હા એ આપણે ઘેર જ આવ્યા હતા. પણ બહેનોને બોલાવીને પૂછ્યું કેવા હતા, તો માથે સરસ જટા હતી અને ગોરા રૂપાળા એવા સરસ હતા, જોઈ લેવાનું મન થાય એવા સુંદર લાગતા હતા. શું એની ઝડપી ચાલ, બહુ દુબળા હતા. એ જ અમારે ઘેર આવ્યા હતા. મને કે કઈ તૈયાર ભોજન, તૈયાર ભોજન. પણ મેં તો જુવાર આપી. ખોડાભાઈ ઘોડો દોડાવ્યો, હોય તો હજુ પાછા ઘોડે બેસાડી અને લાવું. આવા કોઈ પ્રભાવશાળી પ્રતાપશાળી ગણેશ ગાંવ સુધી ઘોડો દોડાઈ આવ્યા, પણ એ તપસ્વી દેખાયા નહીં. કારણ કે અતિથિનો ધર્મ છે, કોઈ આપે તો સ્વીકારવાનું, ના આપે ભગવાન સારું કરે, એમ કરીને ચાલી નીકળવાનું. નહીં તો ઘણા અતિથિ તો આપો તો ઢગલો આશીર્વાદ આપે, અને ના આપો તો બધા પાછા ખેંચી લે. તમામ આપેલા આશીર્વાદ પાછા અને ઉપરાંત થોડી ગાળો દેતા જાય વધારામાં, એ અતિથિ ન કહેવાય. જેને ગુસ્સો હોય અતિથિ ન કહેવાય, જેને સ્વાર્થ હોય અતિથિ ન કહેવાય, જે પરાણે ઉઘરાવવા આવે અતિથિ ન કહેવાય, ગાડીઓ લઈને આવે એ અતિથિ ન કહેવાય. અતિથિ તો પેટ પૂરતું જ લેવા આવે એ જ અતિથિ કહેવાય, બીજો અતિથિ નહીં. આ તો વિદુર નીતિ છે, એટલે આમાં તો સતત ઘડતર જ આવે. કોઈ સલાટ પાસે ઉભારો થોડી વાર, એના હાથમાં હથોડો અને ટાંકણો હોય, એ પથ્થરમાંથી એ આકૃતિ સર્જે છે, એટલે ટાંકણેથી ચાલ્યા જ કરે. આમાં છે જિંદગીનું ઘડતર છે. ગૃહસ્થાશ્રમીને કામ લાગે એવી વાત કહે છે કે અવિશ્વાસુ માણસ હોય એને તો તમે ઓળખો છો કે ના ના એનો પૂરો વિશ્વાસ કરવા જેવો નથી, પણ જે વિશ્વાસુ હોય કાયમ માટે તમને એવો અનુભવ હોય કે આ ભાઈ તો આપણા વિશ્વાસુ છે, એનો પણ અતિ વિશ્વાસ ન કરવો. કારણ જે ઘી અમૃત છે એ જ ઘીને 100 વખત ધુઓ તો ઝેર બને છે. જે ઘી અમૃત છે, પંચામૃતમાં ઘીનું નામ છે, પણ એ ઘીને 100 વખત પાણીથી ધુઓ ને તો એ ઘી ઝેર થઈ જાય છે. એમ અતિ વિશ્વાસુ હોય એનો વિશ્વાસ બહુ, વિશ્વાસુ હોય એનો અતિ વિશ્વાસ તો ક્યારે પણ ન કરવો. કારણ કે એ જ્યારે દગો દે ત્યારે મૂળને પણ કાપી નાખે છે. મૂળાન્યપિ નિકુંતતિ, આપણા મૂળ કાપી નાખે છે. બીજા અવિશ્વાસુ હોય તો થોડું ઘણું નુકસાન કરે, પણ આપણો જે પૂરો વિશ્વાસુ હોય, બધું જાણતો હોય, એ તો આખા મૂળિયા કાપી નાખે. ઘરમાં પોતાની પત્ની હોય એને ભૂખી રાખીને ક્યારે પણ ખાવું નહીં. આ બહુ જોખમી કામ છે. શ્રાવણ મહિનો હોય અને એમ કે મારે એકટાણા કરવા છે, તમારે સાંજે શું કરવાનું? એટલે ભાઈ વિદુર નીતિમાં લખ્યું છે ભૂખી રાખીને ખાવું નહીં. એ ભૂખી હોય જેના ઘરમાં ઘરની લક્ષ્મી. વિદુરજી કહે છે, મહાભાગા પુણ્યાશ્ચ ગૃહદીપ્તય, ઘરને અજવાળનારી. ઘરમાં પ્રકાશ કોના લીધે છે ખબર છે? ગૃહસ્થના ઘરમાં શોભા, ગૃહસ્થના ઘરની આબરૂ કોના લીધે? ઘરમાં પ્રકાશ ફેલાવનારી, એમ લખ્યું છે. તમને એમ લાગે કે ઓનો ગોળો ચડાવી દઈએ તો ઘણું અજવાળું? ના ના ના, એ અજવાળું જુદું અને જ્યાં કહેવાય છે એ અજવાળું જુદું. તો ઘરને દીપાવનારી પત્ની ભૂખી હોય અને જે પુરુષ ઘરમાં ખાઈ લે એ પશુથી પણ બદતર છે. પશુને એવું કઈ ન હોય, નાખો એટલે ખાઈ લે. કારણ કે પશુને એવું હોતું નથી કે માં કોણ કે બાપ કોણ કે ભૂખ્યું કોણ કે, એટલે પશુથી પણ ખરાબ છે. અને ગૃહસ્થોએ વ્યવહાર સારો ચલાવવો હોય તો ઘરની દેખરેખ પિતાને સોંપવી. બાપુજી આ ધ્યાન રાખજો, ઘરની દેખરેખ પિતાને સોંપવી અને રસોડાની દેખરેખ માતાને સોંપવી. આમ બહુ ધ્યાનથી સાંભળજો, નહીં તો ઘેર જઈને તો કહી દો તમે કે મારા રસોડું તમારે જ કરવાનું, અમે નહીં અડીએ, વિદુર નીતિમાં સાંભળીને આવ્યા છીએ. એટલે રસોડાની દેખરેખ માને સોંપવાની, રસોડાનું કામ માને સોંપવી દેવાનું નહીં તો એ બધામાં આવો ગાળો દે કે આવો કોણ હશે આવું અવળું સંભળાવ્યું સવારના પોરમાં. રસોડાની દેખરેખ બહુ જરૂરી હોય છે. ઘરમાં બે જણ નોકરી કરતા હોય, શ્રીમાન શ્રીમતી, સાંજે આવે 6 વાગે, ડબ્બો ઉગાડી અને સીધો ભાત ઓરે કે દાળ મૂકે કુકરમાં. પણ જો ઘરમાં માં હોય તો એ જોયા કરે કે ના ના, આ ચોખા ચાળવાની જરૂર છે, જીવાત પડી છે. 15 દાડે એકવાર અથાણાની છૂંદાની બરણી ખોલીને જુએ કે અંદર ઊબ નથી વળી ને, છારી નથી આવી ગઈ ને, એ વૃદ્ધ માણસને બહુ ખ્યાલ આવે. તેલ ક્યારે ભરવું અને ઘી કઈ રીતે સચવાય એ બધી જ માહિતી એમને હોય. એટલે રસોડાની દેખરેખ સુપરવિઝન એ માને સોંપવાનું તો રસોડું સારું ચાલે. બહુ સાંભળવા જેવું છે. અને પશુઓની દેખરેખ, ખેડૂત હોય, ગાયો ભેંસો કે વગેરે પશુ રાખતો હોય, બળદ, તો પશુની દેખરેખ પોતાના વિશ્વાસુ માણસો પાસે કરાવવી. પરંતુ ખેતીની દેખરેખ જાતે કરવી, એમાં કોઈ ના ચાલે. જો ખેતી કરવી હોય અને ખેતીમાં સફળ થવું હોય તો ખેતીની દેખરેખ સ્વયં કરવી પડે છે. સેવકો પાસે વેપાર કામ કરાવવાનું, વેપારી હોય કોઈ, જાતે દોડા દોડ હળિયા પટ્ટી નહીં કરવાની, એ સેવક પાસે કામ કરાવવાનું. તો કોઈ વેપારીને શંકા થાય તો 5 વર્ષમાં એ મારા આપણે સામે દુકાન નાખે, અનુભવી થઈ જાય એટલે ભલે નાખે, એનું જ નામ સમાજવાદ. ટ્રકમાં એક માણસ મજૂરી કરતો હોય અને હોશિયાર હોય તેને ટ્રક ચલાવતા આવડી જ જાય છે. એટલે વેપારનું કામ સેવક પાસે કરાવવાનું, સ્વયં દોડધામ નહીં કરવાની, થોડા શેઠ થતા શીખવાનું. અને પુત્રો પાસે સંતોની પૂજા સન્માન કરાવવાનું, એ કામ દીકરા પાસે કરાવવાનું. ચાલો ભાઈ પગે લાગો, સ્વામીજી આવ્યા છે, ચાલો આ સ્વામીજીને હાર પહેરાવો, ચાલો જો સ્વામીજીને તમે આ ફળ મૂકો. કારણ કારણ એક જ કે સંસ્કાર છે. તમારા પુત્ર શીખે કે સ્વાગત સન્માન સત્કાર સત્સંગ કેમ કરવો. ઘેર કોઈ સંત મહાત્માને બોલાવ્યા હોય તો પોતાના પુત્ર પાસે સાધુની બ્રાહ્મણની પૂજા કરાવવી, ઘણું ઘણું છે. પણ કેટલોક તો સમજીને થોડું ગુપ્ત રાખવું પડે છે. એક વાત એવી આવે છે, જોકે આપણા કામની કદાચ નહીં હોય, રાજાએ બહુ ધ્યાન રાખવાનું. જે શત્રુ પકડાયો હોય, જે શત્રુ રાષ્ટ્રનો દ્રોહી હોય, દેશનો દ્રોહી હોય, એવો શત્રુ જો પકડાયો હોય એને કોઈ પણ સંજોગોમાં જતો કરવો નહીં, એનો વધ કરવો. જો શત્રુને જતો કરે તો એ જરૂર થોડા જ સમયમાં આખા રાષ્ટ્રમાં ભય ઉત્પન્ન કરે છે. કેટલી સમજવા જેવી વાત છે, આ તો તાત્કાલિક લખીને મોકલવા જેવી છે. શત્રુઓને જીવતો જવા દે તો એ વધુ ભય ઉત્પન્ન કરે છે. એટલે દેશનો દ્રોહી એવો શત્રુ એને ક્યારેય પણ જીવતો જવા દેવો નહીં. કેટલીક વાર માણસ એવી ભ્રમણામાં રહે છે કે એ ભાઈને હું ઓળખું છું, ખરેખર તો કોઈ કોઈને ઓળખી શકતું નથી. માણસને ઓળખવા બહુ કઠણ છે, પણ કેટલાક માણસો ઓળખી શકે. એમાં સૌથી પહેલું નામ આવે છે બ્રાહ્મણમ, બ્રાહ્મણો વેદ. બ્રાહ્મણને બ્રાહ્મણ જ જાણી શકે, બીજા કોઈ જાણી ન શકે. એ પ્રમાણે બધાનું તારવી લેવાનું, સમજી લેવાનું. વેપારીને વેપારી જ ઓળખી શકે, પટેલને પટેલ ઓળખી શકે, વગેરે વગેરે વગેરે. આમાં બહુ નથી લખ્યું, પણ બે ત્રણ ઉદાહરણ આપ્યા છે. પતિ તરીકે જે વર્ગ હોય એને કોણ ઓળખી શકે? પત્ની જ ઓળખી શકે. ભર્તા સ્ત્રીયમ, એટલે પત્ની જ પતિને ઓળખી શકે, બીજા ન ઓળખી શકે. બીજા તો કે હા અમે તો પાડોશમાં રહીએ છીએ 22 વર્ષ, ત્યાં 22 ના 44 થાય તોય પણ પત્ની ઓળખી શકે. સ્વભાવ કોણ કોને ઓળખી શકે છે? નોકર શેઠને ઓળખી શકે, અને રાજા, રાજા એટલે શાસન કરતા, એ પોતાના અધિકારીઓને ઓળખી શકે, કર્મચારીઓને, બીજા કોઈ ના ઓળખે. આપણે તો કર્મચારીનું અધિકારીનું કામ પડે તો ઓફિસમાં જાઓ તો ખુરશી ઉપર બેઠા હોય, બે ચાર ફાઇલો પડી હોય, કઈ આવો છો, હા શું વાતચીત થઈ જશે, ચોક્કસ થઈ જશે. એવો સરસ મીઠો જવાબ આપે, ગોળ ચોપડેલો. પણ આપણે જ્યાં પાછા ફરો ને, એટલે પછી એ શું બોલે? સવારના પોરમાં આવા ને આવા લુખા આવ્યા, કઈ સમજે નહીં ને, આપણી પાસે કામ કરાવવું છે, બોલો. આ ઓફિસ ખોલતા જ આના દર્શન થયા પહેલા વહેલા. રાજા અમાત્યને, પોતાના કર્મચારીને રાજા ઓળખી શકે. એક દિવસે એક રાજાના ગુરુએ કહ્યું કે તમે તમારા જે આ બધા કર્મચારી વર્ગ છે એને સારી રીતે સાચવો છો ને, એની આજીવિકાની ચિંતા બરાબર રાખો છો ને? એટલે રાજા કહે છે અડધી પડધી રાખું છું. કેમ અડધી? તમારું રાજ્ય તો સમૃદ્ધિ વાળું છે, તો તમારો રાજ્યનું કામ કરનારા બધા જે કર્મચારી વર્ગ છે એનું તો પૂરું ધ્યાન રાખવું, બાકીનું ધ્યાન એ પોતે જ રાખી લે છે. એટલે આ ગુરુદેવને સમજાયું નહીં, પોતાનું ધ્યાન પોતે કઈ રીતે રાખે? તમારા કામ માટે આખો દિવસ ફાળવે છે, તમારી જવાબદારી છે કે વૃત્ય વર્ગની તમારે ચિંતા કરવી. ગુરુદેવ તમને નહીં સમજાય, પણ એક દાડો સમજાવીશું. અને રાજાએ દેખાવ કર્યો, ગામમાં ઢોલ વગડાવ્યો, પોતાના માણસો હતા, સૈનિકો હતા, બધાને તૈયાર કર્યા, અધિકારી વર્ગ હતો એને તૈયાર કર્યો કે આપણે સરહદે શત્રુ દેશની ઘૂસણખોરી થઈ છે અને લડાઈ કરવા જવાનું છે, યુદ્ધ કરવા, બધા ચાલો. સૈનિકો તો આવે જ, પણ સાથે સાથે અધિકારી વર્ગ પણ આવે કે જેને ખબર હોય ક્યાં શું, કેટલી જમીન આપણી, કઈ સરહદ, કયું ગામ, બધા ચાલો ત્યાં, હું પણ સાથે છું, હું પોતે પણ ત્યાં ઉભો રહીશ તમારી સાથે જ. બધા ભેળા થઈ ગયા, બુંગીઓ ઢોલ ફૂંકાવા માંડ્યો. રાજાએ ખજાનચીને કહ્યું આપણા ખજાનામાં રૂપિયા અને સોના મોરો છે ને ઘણી બધી છે, ગાડા ભરો. કારણ કે આપણે યુદ્ધ કરવા નીકળીએ છીએ એટલે પ્રજાના આશીર્વાદ લઈને નીકળવાનું, એમને એમ નહીં. આપણી પ્રજાના હૈયા નહીં આશીષ મળે તો આપણને વિજય મળે. રૂપિયાના ગાડા ભરાવીને હુકમ કર્યો કે ગામની ભાગોળ સુધી રૂપિયા ને સોના મોરો ઉછાળતા આવવાનું. પ્રજા રાજી થાય, વાહ વાહ, રાજાને વિજય અપાવજે ભગવાન, એમને આશીર્વાદ મળે. આ વાતનું પછી વિવેચન નહીં કરવું, બહુ જોખમી વાત છે. રાજાએ રૂપિયાના ગાડા ભરાવ્યા ઉડાડવા માટે કે પ્રજાઓ વીણી લે અને રાજી થાય કે વાહ અમારા રાજાને ભગવાન વિજય અપાવે. ગાડા વાળાને કહી દીધું ગાડું પાછળ રાખજે, બે માણસોને બેસાડ્યા, તમે રૂપિયાને સોના મોરો ઉછાળતા આવજો, આગળ બ્યુંગલ ફૂંકાતા જાય, ઢોલ વાગતો જાય અને બધું લશ્કર હેળ્યું. ગામની ભાગોળ આવતા આવતા આવતા રાજાની સાથે 15-20 માણસો જ રહ્યા, હજારમાંથી. બધા કહે છે ક્યાં ગયા, એના ગુરુજીને ઉભા રાખ્યા હતા. ગુરુદેવ જોયો, બુંગીઓ ઢોલ વગાડેલો, તમામ અધિકારીઓને કર્મચારીઓને અને સૈનિકોને ભેળા કરેલા, આ દેશની રાજ્યની રક્ષા માટે લડાઈ કરવા જવાનું હતું. તો ગુરુદેવ કહે છે પણ બધા ગયા ક્યાં. રાજાએ પેલા ગાડા વાળાને પૂછ્યું બધા આપણા અધિકારીઓ અને સૈનિકો ને બધા ક્યાં ગયા, તો કે સોના મોરો ને રૂપિયા વીણવા રોકાયા છે. એટલે આવું ચાલે છે, હવે રૂપિયા વીણવા રોકાય છે. એટલે આવાને કોણ ઓળખી શકે. રાજા કહે છે ગુરુદેવ એટલે જ આ બધાની અડધી ચિંતા હું રાખું છું, અડધી પોતાની જાતે ચિંતા કરી લે છે, નિપટાવી લે છે વીણીને ગમે ત્યાંથી. રાજા પ્રજા માટે રૂપિયા ઉછાળે છે પણ વીણી કોણ લે છે, હવે વિવેચન નહીં કરો. દૈવતેષુ પ્રયત્નેન રાજસુ બ્રાહ્મણેષુ ચ નિયંતવ્ય સદા ક્રોધો વૃદ્ધ બાલા તુરેષુ ચ. ઘણી વાર માણસની પ્રકૃતિ તામસી ન હોય પણ કંટાળીને ક્રોધ આવી જાય, કંટાળો ચડે ને એટલે ગુસ્સે થઈ જાય. પણ આટલી બાબતોમાં આટલા માણસ સામે ક્યારે પણ કંટાળીને વાત નહીં કરવાની, જે હોય તે પડ્યું પાનું નિભાવી લેવાનું. સૌથી પહેલા નામ આવે છે દેવકાર્ય. દેવકાર્ય એટલે યજ્ઞ યાગ. તમે યજમાન પદે બેઠા હો, જે નક્કી કરેલી દક્ષિણા તમે અગાઉથી આપી હોય, એટલા રૂપિયા તમે ભરી દીધા હોય, પછી યજ્ઞમાં બેઠા હો, ન કોઈ ગોરનું ઠેકાણું હોય, ન કોઈ પૂજાપાનું ઠેકાણું હોય, ના કોઈ વ્યવસ્થાનું ઠેકાણું હોય, ને એ વખતે આપણને રીસ ચડે. તો વિદુર નીતિ કહે છે ના ના, એમાં રીસ નહીં ચડાવવાની, તો એમ જ ચાલતું રહે છે. દેવ કાર્ય કરવા તમે બેઠા છો અને એ વખતે રીસ ચડે કે આ પૂજાપામાં કંઈ નથી અને કોઈ વ્યવસ્થા નથી, કોઈ ભૂદેવ નથી, શું કરવાનું, અહીં નહીં ખીજાવાનું. તમે દાન આપીને બેઠા છો ને, જો તમે ત્યાં ક્રોધ કરશો દેવ કાર્યમાં બેઠા બેઠા, તો તમારું આપેલું દાન એ નિષ્ફળ જશે. પછી રાજા સાથે એટલે કે રાજ્યકર્તાઓ સાથે અધિકારીઓ સાથે કંઈ તમારી વાત કરવાની હોય, બે પાંચ ધક્કા ખાવા પડે ઓફિસમાં, તો ખીજાવું નહીં. જો ખીજાશો તો કોનું બગડશે, આપણું જ બગડે. એટલે રાજપુરુષ સાથે વાત કરવી હોય ત્યારે ખીજાવું નહીં, ગમે એટલો કંટાળો હોય ને તો એ દાબી દેવો અને કહેતા રહેવું હા સાહેબ તમારા સિવાય અમારો ઉદ્ધાર નથી સાહેબ. અહીં કે હું કોઈને ઓળખું છું સાહેબ, તમે એક મતું મારો ને તો જ મારું કામ પતી જાય સાહેબ, દરરોજ એમ કહેતા રહેવું. એક માળામાં કેટલા મણકા હોય, એમ 108 વાર એ લોકોને સાહેબ સાહેબ કેવું, માંડ સાહેબ પીગળે. શિયાળામાં આઈસ્ક્રીમ જલ્દી ઓગળે નહીં, એમ આ લોકોના મન છે ને જલ્દી પીગળે નહીં. એટલે રાજપુરુષ સાથે જ્યારે પણ કામ પડી જાય ક્યાંક, તો કંટાળીને કે ગુસ્સાથી એમની સાથે વાત ન કરવી. ત્રીજું નામ આવે છે ભૂદેવનું. ભૂદેવ સાથે તમારે કામ પડે, ભૂદેવનું કામ ઘણી વાર પડતું હોય છે, જન્મથી આરંભીને. મહારાજ આ બાબાનું નામ પાડવાનું છે, કઈ રાશિ કયું નક્ષત્ર ત્યાંથી શરૂ થાય, વાળ ઉતારવાનું મુહૂર્ત જોવાનું હોય, જનોઈ આપવાનું મુહૂર્ત જોવાનું હોય, ચાંદલો કરવાનો હોય, એટલે આ રોજ ચાંદલો કરીએ છીએ નહીં, એમાં તો ભૂદેવની જરૂર નથી પડતી, એક બીજો વિશિષ્ટ ચાંદલો થાય છે. ચાંદલા કરવાના હોય અને પછી વાજા વગાડવાના હોય, આવા અનેક પ્રસંગે ભૂદેવને આપણે બોલાવીએ છીએ. બીજું કંઈ પણ વાસ્તુ કર્મ કરવાનું હોય, ખાત મુહૂર્ત કરવાનું હોય, ત્યારે બ્રાહ્મણને ભાવથી આમંત્રણ આપીએ છીએ. હવે ભૂદેવ બેસે પૂજા કરાવવા, વિધિ કરાવવા, હાથમાં ચોખા રાખો, ચોખા નહીં પાણી રાખો, પણ તમે તો કયો ચોખા રાખો, કઈ નહીં જવા દેવાનું, પાણી રાખવાનું, બોલવાનું નહીં. તો ભૂદેવ એ વખતે જો કંટાળે તો તમારો વિધિ એ સફળ ન થાય. એટલે બ્રાહ્મણ સાથે જેટલી વાર કામ પડ્યું હોય એ આપણને જ્યારે કે ચોખા રાખો, આ ચોખા, પાણી હાથમાં રાખો તો પાણી, હવે નીચે મૂકી દો ફૂલ તો મૂકી દેવાનું, નહીં દલીલ નહીં વાત. એટલે બ્રાહ્મણ સાથે આ રીતનું કંઈ પણ કામ હોય, લગ્ન યજ્ઞ કે વાસ્તુ, ગમે તે પ્રસંગ ભૂદેવને બોલાવ્યા હોય અને એમને કંઈ પૂછવું હોય કે કંઈ ગડબડ હોય, શંકા હોય, તો ક્રોધથી વાત નહીં કરવાની, શાંતિથી જ વાત કરવાની. દેવ કામ, રાજપુરુષ સાથેનું કામ અને બ્રાહ્મણ સાથેનું કામ, હવે વૃદ્ધ સાથેનું કામ. વૃદ્ધ સાથે જે કંઈ વાત કરવી હોય એ પણ ગુસ્સે થઈને નહીં કરવાની, કારણ કે વૃદ્ધત્વ છે ને બીજું બાળકપણું છે, બહુ ધ્યાન રાખવા જેવી વાત છે. વૃદ્ધાવસ્થા છે, બીજું બાળપણ છે. ઘણીવાર વૃદ્ધો વૃદ્ધાવસ્થાએ અતિવૃદ્ધિ અતિવૃદ્ધાપણું આવે ને, પછી વાસ્તવિકતાનો વિચાર કરવાની ક્ષમતા જતી રહે છે. એ કે એમ થાય એવું જોઈએ. બનેલી એક ઘટના છે સમાજમાં, ઘરમાં કુટુંબમાં એક વૃદ્ધ હતા, ઘરમાં દીકરો પરણેલો, વૃદ્ધને જમાડે એટલે આ ડોસા જમતા જમતા બોલે છોકરાને કે આ તે કઈ રોટલી છે, તારી બા રોટલી બનાવતી ને એ રોટલી કહેવાય, કે આ તો કઈ રોટલી કહેવાય. હવે એની બા ને યાદ કરે તો એ તો જતા રહેલા ભગવાન પાસે, છતાં સંભારે રોજ ખાવા બેસે, આ તો કઈ રોટલી કહેવાય, તાણી તૂટે નહીં, તારી બા રોટલી કરતી ને કેવી આમ ફૂલીને દડો થઈ જાય, આને મોઢામાં મૂકીએ ને ચાવ્યા વગર ઓગળી જાય એવી રોટલી. એટલે પેલા પુત્ર વધુ ખીજાણી, પુત્ર વધુ ખીજાઈને કહે છે તે બા પાસે જાઓ વહેલી તકે, અમે ક્યાં તમને રોક્યા છે. વૃદ્ધ સાથે બહુ વિવાદ નહીં કરવાનો. હવે વૃદ્ધની વાત આવી તો પછી એની સામે બાળકની વાત આવે છે. તમારા ઘરનું બાળક હોય કે કોઈ પણ બાળક હોય, બાળક સાથે ગુસ્સે થઈને વાત નહીં કરવાની. આ શા માટે હશે, બહુ ધ્યાન રાખવા જેવી ઘટના છે. જુવાન થાય જ્યારે છોકરો, ત્યારે તમે ફરિયાદ કરો કે આ છોકરો મારું સાંભળતો નથી, પણ તમે વિચાર નહીં કર્યો બચપણમાં તમે એના મગજમાં શું વાવ્યું છે, તમારા જ બાળકના મસ્તકમાં તમે વાવ્યું છે શું, એ જયારે નાનું હતું ત્યારે તમે કાન ખેંચેલા, દોલ મારેલી, ખીજાઈ ની વાત કરેલી, એ હવે એના આચરણમાં ઝાડ બની ગયા છે. તમારા વાવેલા બીજ વૃક્ષ બની ચુક્યા છે. એટલે બાળકને પોતાનું રાખવા ઈચ્છતા હો તો બાળકને ભલામણ કરવાની, સમજાવવાનું, પણ ગુસ્સાથી જ વાત નહીં કરવાની. અને છેલ્લે આવે છે રોગી. રોગી પણ કંટાળેલો હોય, કોઈ મારું ધ્યાન નથી રાખતા, રે મને તો હું તો મરી જાઉં તો તમે બધા રાજી થાઓ એવા છો, ને કઈ નું કઈ બોલે. એટલે રોગી માણસ, માદા માણસની વાણી ઉપર ધ્યાન નહીં રાખવાનું. કોઈ જોવા આવે તેની આગળ ઘરના કુટુંબીઓની બધાની નિંદા કરવા માંડી જાય, અહીંયા પડ્યો છું, કોઈ મારું ધ્યાન નથી રાખતા, કોઈ આમ નથી કરતા, એટલે ખીજાવું નહીં. માંદગીથી કંટાળેલો માણસ ગમે તેવું બોલે, પણ કઈ નહીં, આપણે આપણી ફરજ પાળવાની. નિરર્થમ કલહમ પ્રાગ્નો, ક્યાંય બિનજરૂરી તમારા મનમાં હૃદયમાં ખોટા કલહ ઘર ન કરી જાય એટલે આ ભલામણ છે. અને ઘણી વાર ગ્રહસ્થોએ મનને વાળીને જીવતા શીખવું, મનને મારીને નહીં. બે રીત છે. મનને મારીને જે જીવતા શીખે છે ને એ સુખી નથી થતા, મનને વાળીને જીવતા શીખે એનું કામ થઈ જાય. એક માલધારીને 100 બકરા હતા અને બકરા તો ચંચળ, સતત જાગવું પડે, નહીં તો ક્યાંય જંગલમાં કોઈ ખેડૂતના ખેતરમાં જતા રહે ઝઘડો થઈ પડે. એટલે બકરાની ચોકી કરતા કરતા થાકી ગયેલો. વિચાર થયો કે આ ઊંઘીશું ક્યારે. એક દિવસે એવું બન્યું, બકરાને દોડાવ્યા, દોડાવી દોડાવી દોડાવીને બકરા બધા થાકી ગયા, એટલે 100 માંથી 99 બકરા બેસી ગયા. એક બકરું ઉભેલું, એટલે આને રીસ ચડી, આ એક બકરું આ બેસી જાય તો હું શાંતિથી ઊંઘી શકું. એટલે રીસમાં ને રીસમાં 2-4 લાકડીઓ બકરાને ફટકારી, ઊભું તો એને એ ફટકારી, એટલે બકરાએ ચીસ નાખી, તે 99 બકરા. તમને નથી લાગતું, આપણા મનની અંદર રોજ 100 વૃત્તિઓ રખડે છે, 100 એ 100 વૃત્તિ મનની રખડ્યા જ કરે છે. એની પાછળ આપણે ચોકી કરવાની તો છે જ, પણ એમાં કોકને જો ફટકારશો ને તો બાકી 99 વૃત્તિઓ ઊભી થઈ જશે. એટલે મનને મારીને નહીં પણ મનને વાળીને જીવતા શીખવાનું. નિરર્થમ કલહમ પ્રાગ્નો વર્જયેત મૂઢ સેવિતમ કીર્તિમ ચ લભતે લોકે નચાનર્થેન યુજ્યતે. ઉદાર ચરિત્ર વાળા મહાત્મા વિદુરજી, જીવનમાં માણસ કઈ રીતે સુખી થાય એ લક્ષ્યમાં રાખીને ઉપદેશ આપે છે. ડાયા માણસે એક વાત ખાસ જોવી, નિરર્થમ કલહમ, કારણ વગર ખોટો ઝઘડો ક્યાંય કરી નાખવો નહીં. સમાજ છે, સંસાર છે, કોઈ કારણવસાત ક્યાંય કલહ થાય એનું સમાધાન થાય, પણ નિરર્થમ કલહમ, જેની પાછળ કોઈ કારણ ન હોય એવા કલહનો ડાયા માણસોએ દૂરથી ત્યાગ કરવો. અને આવી રીતનું ડાપણ જેનામાં હોય એને એમના સગામાં અને સમાજમાં કીર્તિ વધે છે. એની સારી છાપ પડે છે બધાને. વળી બીજી વાત, ભગવાન જ્યારે કોઈને ઈચ્છા કરે કે આને સંપત્તિ આપવી છે તો પહેલી બુદ્ધિ આપે છે, પછી સંપત્તિ આપે છે. જેની પાસે બુદ્ધિ ન હોય એની પાસે સંપત્તિ આવે તો એ ટકતી નથી. ટકે તો નહીં પણ એને દુખી કરીને જાય છે. કોઈ સર્પ પકડનારને સર્પ જ બચકું ભરી લે તો એની શું દશા થાય? એમ સંપત્તિ આવે પણ જો એને સાચવતા ના આવડે તો એ સંપત્તિ એને દુઃખમાં ધક્કો મારીને ચાલી જાય છે. એટલે ઈશ્વરની જ્યારે ઈચ્છા થાય કે આ ભાઈને હવે 5-25 લાખ આપવા છે, તો પહેલી એને બુદ્ધિ આપે કે હું આપું છું પણ એને તું કઈ રીતે સાચવી શકીશ. બુદ્ધિ વગરના મનુષ્ય પાસે સંપત્તિ સચવાતી નથી. અને સગામાં કે સમાજમાં એની સારી છાપ પણ પડતી નથી, કારણ કે એની પાસે બુદ્ધિ નથી. એટલે સંપત્તિનો સદુપયોગ કેમ કરવો એને આવડશે નહીં. એટલે સંપત્તિનો એ દુરુપયોગ કરશે અને સંપત્તિના દુરુપયોગ જનિત દોષ એટલે કે પાપ એનાથી એ વધુ ને વધુ દુખી થશે. વિદુરજી કહે છે કે ભગવાન પાસે ક્યારે સંપત્તિ નહીં માગવાની પણ સદબુદ્ધિ માગવાની. ઘણાને એમ થાય છે કે આપણે જરા મિત્રો મળતા નથી. વિદુરજી એ વાત બતાવે છે, જો સારા મિત્રોનું એક ગ્રુપ બનાવવાની ઈચ્છા હોય કે અમે આ 10 જણા કે 5 જણા કે 25 જણા એવા છીએ કે કોઈ પણ કામમાં એક સાથે ઉભા રહીએ, તો આટલો સ્વભાવ જો તમે કેળવશો તો તમને સારા મિત્રો મળી રહેશે. સ્વભાવમાં પહેલી તો વાત કે દગો કરવાની ટેવ જતી કરવી, છેતરપિંડી નહીં કરવાની, નિખાલસ રહો. બીજે ક્યાંય બોલો, છુપાવીને બોલો, પણ મિત્રની પાસે નિખાલસ વાત કરવાની, કપટ નહીં. એક બીજી વાત, કંઈક આપતા શીખવાનું, કંઈક વેચતા શીખવાનું. તમારી પાસે હોય તો કંઈક આપતા શીખવાનું અને મીઠી વાણી બોલતા શીખવી. કોઈ પણ અનાજ મોળું હોય છે બરાબર, પણ એ અનાજમાં ઘી અને સાકર ભેળવવામાં આવે તો મિષ્ટાન બની જાય છે અને એના નામ બદલાઈ જાય છે, મગજ ને મહંથાર ને અડદિયા ને ઓહો. એનું એ અનાજ છે પણ એમાં જો મિષ્ટી વસ્તુ ભળી, મધુર વસ્તુ, તો એનું નામ, એની કિંમત, એનો ગુણ બધું બદલાઈ ગયું, એનો સ્વાદ, અને માણસ ખુશ થઈ જાય છે. એટલે મિત્રો જોઈતા હોય તો એક તો નિખાલસપણે વર્તાવ, કંઈક આપવાની ટેવ અને મીઠી વાણી, આ 3 વસ્તુ હશે તો તમને મિત્રો ઘણા બધા મળી લેશે. આટલા માણસ પાસે પૈસા સચવાતા નથી. હવે એમાં મારે તમને ન કહું તો એ ઠીક નહીં, તમને ખ્યાલ આવે કે આ ભાઈ પૈસા નહીં સાચવી શકે. એમાં પહેલું નામ કોનું આવે છે ખબર છે? સ્ત્રી પાસે પૈસા સચવાય નહીં. એટલે વિદુરજી એમ કહે છે કે બેનો પૈસા સાચવી શકતા નથી. બીજું પ્રમત્ત, પ્રમત્ત એટલે ઉદ્ધત માણસ, એ પૈસા સાચવી શકે નહીં. ક્યાંય કે એને ફાયદો થાય કે મા બાપથી પરંપરાથી મળેલી સંપત્તિ હોય, પણ ઉદ્ધત માણસ પૈસા સાચવી શકે નહીં. અને દુર્વ્યવહારી એટલે કે જુગારી જેવો અપલક્ષણ વાળો માણસ પૈસા સાચવી શકે નહીં. અને શાપિત, જેને કોઈ મા બાપનો કે કોઈ પવિત્ર પુરુષોનો શાપ થયો હોય એવો માણસ પૈસા સાચવી શકે નહીં. ભગવાન જેને ઈચ્છે કે મારે આને સંપત્તિ આપવી છે તો પહેલા એને બુદ્ધિ આપે પછી પૈસા આપે, કે એ સાચવી શકે અને સુખી થાય, સત્કાર્યમાં વાપરે. બુદ્ધિ વગર ગમે એવી સંપત્તિ આવે તો સચવાય નહીં. આપણા સંતો એક સરસ કથા કહે છે, ભગવાન નારાયણ અને લક્ષ્મીજી ફરવા નીકળ્યા કે ઠંડી હવા સારી છે, ચાલો જરા ચક્કર મારીએ, આવી હવા તો વૈકુંઠમાં નથી. લક્ષ્મી અને નારાયણ ધરતી ઉપર આવ્યા. એમણે જોયું કોઈ કઠિયારો ટૂંકી પોતળી પહેરેલી અને પૂરા બળ સાથે લાકડા કાપતો હતો. લક્ષ્મીજી કોમળ હૃદયના દયા આવી ગઈ કે આ તમારા રાજમાં આવું ચાલે છે. એક બાજુ શેઠિયાઓ સાત માળની હવેલીમાં રહે છે અને બીજી બાજુ આ માણસ તો જો કેટલી મહેનત કરે છે, આખા શરીરે પરસેવો વળી ગયો છે, દુબળો છે, પૂરા વસ્ત્રો નથી. નારાયણ કે છે, દેવી એ તો તમે મુજા એ બધા ચોપડા જોવા પડે, એને કેમ આવું છે એના માટે તો એના ચોપડા ચેક કરવા પડે. હવે એ ચોપડા ચેક કર્યા કરતા તમે દયાળુ છો, કઈક આપી દો ને. પણ ઠાકોરજીએ કઈ દાદ દીધો નહીં. લક્ષ્મીજીને દયા આવી ગઈ એટલે એક મહામોલું રત્ન નીચે જઈ એને કઠિયારાને આપ્યો. લે ભાઈ, આ બહુ કિંમતી વસ્તુ છે, તારી સાત પેઢી સુખી સુખી થઈ જશે. કઠિયારાને આમ જોયું, કઈ ચળકતી ચીજ હતી એટલે ધોતિયાની આંટીમાં ભરાવી દીધી. એને પોતિયું પહેરેલું ને એની આંટીમાં આ રત્ન મૂકી દીધું. લક્ષ્મીજીને એમ હતું કે હવે કામ થઈ ગયું, એનો બેડો પાર થઈ ગયો, એ તરી ગયો દુઃખનો સાગર, હવે સુખમાં આનંદથી જીવશે. બીજે દિવસે લક્ષ્મીજીને એમ થયું કે હવે જોઈએ એને શું પ્લેટ ખરીદ્યો કે નહીં, શું કર્યો. લક્ષ્મીજી જોવા આવ્યા તો પાછો એ તો કુહાડા ચલાવતો હતો, ધનધનાટ. કેમ અલ્યા તું આવ્યો? તો શું કરું, ખાવા તો જોઈએ ને. એમ નહીં પણ કાલ તને એક મહા મોઘું રત્ન આપ્યું હતું ને, એ ધોતિયાની આંટીમાં ભરાયું હતું, પછી નદી કિનારે જઈ અને મોઢું ધોતો હતો, મોઢું લૂછતો હતો, એમાં કોણ જાણે શું ક્યાંય પડી ગયો. લક્ષ્મીજીને એમ થયું કઈ વાંધો નહીં, ચાલો ને ફરીથી આપું, મારે આપવું જ છે. ગળામાંથી સારો સરસ સોનાનો હાર આપ્યો. લે આ સુવર્ણનો હાર છે, હવે સાચવજે. હા હા સાચવીશ, એમાં ના નહીં. લક્ષ્મીજી ગયા, હાર મૂકી નદી કિનારે અને મોઢું ધોતો હતો, ત્યાં એક સમળી આવી, હાર ઉઠાવી ગઈ. સમળીને ભ્રાંતિ થઈ આકાશમાંથી, આમ તો સમળી છેતરાય નહીં પણ મોતીઓ આવ્યો હશે એને, એટલે આકાશમાંથી એને એમ થયું કે સર્પ પડ્યો છે, ઝાપટ મારીને ઉઠાવી ગઈ. ઓલો બહાર આવ્યો, કઈ ન મળે. ત્રીજે દાડે પાછો એનો એમનો ધંધો લાકડા કાપવાનો. લક્ષ્મીજીને એમ થયું હવે એક વખત હજુ એ ટ્રાય કરું, આની પાસે મોતી ટક્યો નહીં, આની પાસે સુવર્ણ ટક્યો નહીં, લાવને હવે સરળ વાત જ આપી દઉં. અક્ષય પાત્ર એક આપી દીધો. લે આ અક્ષય પાત્ર છે, તારે જે જોઈએ આમાંથી મળશે. વાટકા જેવું દેખાતું હતું, ઘેર લાવ્યો કે આ શું ઉપાડી લાયા વાટકો? તો કે વાટકો નહીં, કોઈ બઈ આપી ગઈ છે, કે આમાંથી જે કઈ ચિંતવશો એ મળશે. તો આમાંથી કઈ થોડું ખાવાનું મળે એમ કઈ ગઈ છે કે મળશે, કે આપણે બેસો ને. વાટકો સીધો કરીને બેઠા, મઠનો રોટલો ને મરચા મળો, અને તરત જ એમાંથી એ મળ્યું. તો એમને થોડું કઈ બીજું ફાવે, તો જે દરેકને એક વર્તુળ હોય છે. આકાશમાં અનંત બ્રહ્માંડો એ પોતપોતાના પરિઘમાં ફર્યા જ કરે, એથી આ બહાર ના નીકળી શકે. મઠનો રોટલો ને મરચું યાદ કર્યું, એ અક્ષય પાત્ર માંથી મળ્યું એટલે રાજી થઈ ગયા બંને જણ. મારું બેટું ખરું કહેવાય, આ તો સારામાં સારો વાટકો છે. ધોઈ અને ઓટલા ઉપર મૂક્યો અને બંને જણ આરામ કરવા બેઠા. ત્યાં ગામનો એક વેપારી નીકળ્યો, અને ઓટલા ઉપર નજર કરી ચોકમાં વાટકો પડ્યો તો ઓહો આ કઠિયારો 2 મહિના થયા મારી પાસેથી 1 રૂપિયાની વસ્તુ લઈ ગયો છે, હજુ એને રૂપિયો ચૂકવ્યો નથી, અને આ શું ચૂકવી હકતો હતો, આ વાટકો પડ્યો છે એ લઈ જાઉં તો કઈ નહીં, એ બાકી માંડવાળ કરી નાખશું. અને અક્ષય પાત્ર ઉઠાવી ગયો વેપારી. વેપારીને ખબર નહીં આ અક્ષય પાત્ર છે, એ વાટકો સમજીને લઈ ગયો અને જઈને નાખી દીધો એક બાજુ દુકાનમાં. બહાર આવીને જોયું કે વાટકો ગયો, પાછો ગયો કુહાડો લઈને, અને લક્ષ્મીજીએ નજર કરી, ઓ ભગવાન શું થયું દેવી કેમ? તો કે તમે કહેતા હતા વાત સાચી છે, ચોપડા ચેક કરવા જેવો જ છે આ, આ લાકડામાંથી ઊંચો જ કેમ નથી આવતો? ભગવાન કહે છે જુઓ આ તો પહેલી બુદ્ધિ આપવી પડે અને પછી પૈસા અપાય, એમને એમ ન અપાય. તમારે ઘેર નાનું બાળક હોય પાડોશમાં, એને તમે 100 રૂપિયાની કે 500 રૂપિયાની નોટ હાથમાં આપજો, તરત જ ફાડીને ટુકડા કરી નાખશે, કારણ કે એને એક ખ્યાલ નથી કે આ શું છે. એટલે પહેલી બુદ્ધિ આપવી પડે પછી સંપત્તિ અપાય. ચાલો ચાલો હવે આપણે અખતરો કરીએ અને જો ભગવાન હવે આખું પૈડું રિવર્સમાં ફેરવે છે. કઠિયારા પાસે જઈને કહે છે લે આ રૂપિયો, 1 રૂપિયો તને આપું છું. કઠિયારો ખુશ થઈ ગયો, ભગવાને આપેલો રૂપિયો અને સંકલ્પની સાથે કે પહેલી એને બુદ્ધિ આપું છું. ભગવાને બુદ્ધિ આપી અને કઠિયારાને યાદ આવ્યું, ઓહો પેલા શેઠને ત્યાંથી રૂપિયાની વસ્તુ લાવ્યો છો એ દેવું માથે છે, હવે આ રૂપિયો એને આપી આવું, એ બાપડાએ મને ઉધાર આપ્યું છે 1 રૂપિયાનો. આ સદબુદ્ધિ આવી. આપણા મતે શું જવાબદારી છે, આપણું કર્તવ્ય શું છે ભૂલાય નહીં ને, એ સદબુદ્ધિ કામ કરી આપે. દોડતો ગયો, શેઠ 1 રૂપિયો તમારો 2 મહિનાથી હું વસ્તુ લઈ ગયો છું, આપી શક્યો નથી, આજે વળી કોઈ દયાળુ નો દાતાર નીકળ્યો, 1 રૂપિયો આ મને મળી ગયો, એટલે લ્યો તમને આપું છું. એટલે પેલા શેઠ કે છે લે આ તારો વાટકો પાછો. આટલી જ વાર લાગે છે ઈશ્વરની લીલામાં, લે આ વાટકો પાછો. અક્ષય પાત્ર આવી ગયું પાછું તરત જ, અને પછી તો ધીમે ધીમે એમની પત્ની કહે છે તે દાડે તો આપણે રોટલો યાદ કર્યો હતો, પણ આપણા પાડોશી કંઈક હારું હારું ખાય છે, તે આપણે એવું કંઈક કરીએ, અને એ સંકલ્પ કર્યો. ધીમે ધીમે આવડતું ગયું. એક દિવસે બંને જણ બારગામ ગયેલા સગાને ત્યાં એક ઝાડ નીચે વિશ્રાંતિ લેવા બેઠા, ઉપર મોટી સૂકી ડાળી, એના ઉપર સમળીનો માળો. તમે પહેલા આવા લાકડા કાપતા નહીં ઉપર ઝાડ ઉપર ચડીને, હવે આ વાટકાના પ્રતાપે બધું ગયું, હવે આળસુ થઈ ગયા છો. ના ના આળસુ કઈ નહીં, એવું જ બળ છે, એક લાત મારીને ડાળ પાડી નાખું હજુ એ. અને ઝાડ ઉપર ચડ્યો, સૂકી ડાળ ઉપર લાત મારી, ડાળખી નીચે પડી, સમળીનો માળો સુકાયેલો હતો એ નીચે પડ્યો, એમાંથી પેલો હાર મળી ગયો. પતિ પત્ની નદી કિનારે આવીને વસ્ત્ર ધોવા માંડ્યા, મોઢું ધોવા માંડ્યા, અને રેતી આડી અવળી કરતા હતા બેઠા, એ રેતીમાંથી પેલું રત્ન મળી ગયું. લક્ષ્મીજી નારાયણની સામે જોઈ રહ્યા, નારાયણ કહે છે જુઓ હવે એ બધી વસ્તુ ટકવાની એની પાસે. એટલે દેવી અમારો સિદ્ધાંત છે, અમે ઈચ્છીએ કે કોઈને સંપત્તિ આપવી છે તો પહેલી એને બુદ્ધિ આપીએ અને પછી સંપત્તિ આપીએ, અને અમને એમ થાય કે સંપત્તિ આપીને દુખી કરવો છે તો બુદ્ધિ વગરના ને એવી સંપત્તિ આપીએ કે એ દુખી થાય. કહેવાય એમ કે લે આ કોથળો આખો તને આપ્યો, પણ કોથળામાં 5 શેરી હોય અને આમ કોથળો ફટકારો તો એને કેવું વાગે? બુદ્ધિ વગર ભગવાન જયારે સંપત્તિ આપે ત્યારે એ માણસને ફટકારે, પૈસા આવે છતાં દુખી થાય. વિચારવા જેવી કથા છે. આટલું કહીને વિદુરજી એમ કહેવા ઈચ્છે છે કે તમારા કપાતરોમાં બુદ્ધિ નથી અને એને તમે સત્તા અને સંપત્તિ સોંપવા ઈચ્છો છો, દુખી થશો તમે પણ, માટે વિચાર કરી લેજો. જેને સુખી થવું હોય એને આ મારી વાતો યાદ રાખવાની. પોતે દૂષિત હોવા છતાં બીજા દોષ વાળાને જે શિક્ષા કરે તો એ તો સર્પ વાળા ઘરમાં સૂતો છે એમ જાણવાનું. આપણે કહેવત છે કે કાચના કેબિનમાં રહીને કોઈના ઉપર પથ્થર ન નંખાય. પોતામાં જે દોષ છે અને એવો દોષ બીજામાં દેખાય અને શિક્ષા કરે એને એવો મૂર્ખ જાણવાનો. યત્ર સ્ત્રી કિતવો બાલા યત્ર યત્રાનુશાસિતા મજ્જંતિ તે વસા રાજન નદ્યામસ્મ પ્લવાઈવ. જે દેશમાં ઠગ લોકોનું રાજ્ય ચાલતું હોય એટલે ઠગ અને ધૂર્ત લોકો જ્યાં શાસન કરતા હોય, જે દેશમાં બાળકનું રાજ્ય ચાલતું હોય એટલે બાળક કે એમ થતું હોય, જે દેશમાં સ્ત્રીનું શાસન ચાલતું હોય તો એ દેશ પથ્થરના નાવની જેમ ડૂબે છે. આ તો સારું છે, વિદુરજી અત્યારે નથી હો, નહીં તો જેલ ભેગા થઈ જાય. જ્યાં ઠગ લોકોનું રાજ્ય ચાલે છે, વિદુરજી કહેવા માંગે છે કે તમારા દીકરા કોઈ સજ્જન છે, ઠગનું રાજ્ય ચાલે છે. બાલ એટલે બાપ બેઠા હોય અને એ પિતાનું ચાલતું ન હોય, દીકરાનું જ ચાલતું હોય, પણ કોઈ દીકરો ન હોય એવો કોઈ શાસક હોય તો જમાઈનું ચાલતું હોય, પણ એ જમાઈને દીકરો ગણ્યો છે ભાઈ. જમાઈને કેટલાક તો દીકરા ગણાય, પોતાનો પુત્ર હોય એ ઔરસ કહેવાય, બાકી જામાતા દીકરો ગણાય, ભત્રીજો દીકરો ગણાય, ભાણીયો દીકરો ગણાય, શિષ્યને દીકરો ગણાય, આ બધા દીકરા ગણાય છે. અહીં આગળ વાસ્યકારે બીજો અર્થ કર્યો છે બાલકનો, માનો કે આ સીધે સીધી કલમ લાગુ ન પડતી હોય તો બાળકનો અર્થ થાય અજ્ઞાની. જે બાબતમાં જે અજ્ઞાની હોય અને એ શાસન ચલાવે, જેમ કે પોતે ભણ્યો ન હોય, ક ખ ઘ કેમ થાય એ ખબર ન હોય, કોલેજ જોઈ ન હોય અને શિક્ષણ ખાતું ચલાવે, તો એ શું ચલાવવાનું? એને બાળક કહેવાય. હાથમાં લાકડી ઉપાડતા આવડતી ન હોય અને સંરક્ષણ પ્રધાન બની જાય, એને બાળક કહેવાય. કારણ કે એને ખબર જ નથી કે તોપ કેવી હોય અને કરોડોના સોદા કરે ખરીદીના, એને ખબર ન હોય કે આ શું કામ લાગવાની, કે ક્યાં કયો ઉપયોગ થવાનો, આ પ્રદર્શનમાં મૂકવાની છે કે પૂજામાં, એટલે એને બાળક કહેવાય. જેનો જેને અનુભવ ન હોય અને એ શાસક બની જાય. એક ખેતી ખાતાના સાહેબ ગામડામાં ફરવા ગયા, મોટા સાહેબ હતા, અને ગામડામાં કોઈ સૌરાષ્ટ્રના ગામડામાં ફરવા ગયા મુલાકાત લેવા. એક ખેડૂતના ખેતરે ગયા, સીઝન હતી એટલે સાહેબને બેસાડ્યા ખાટલો ઢાળીને અને મગફળીનો ઓળો શેકીને આપ્યો સન્માનમાં, અને સાહેબે સાહેબ પણ બતાવ્યું, સરસ ઓળો બહુ સારો કર્યો, પણ તમે લોકો આ જમીન એવી છે અહીં જો મગફળી વાવતા હો તો તમને બહુ ફાયદો થાય. પેલો ખેડૂત મોટી મૂછો રાખતો હતો એટલે મૂછની અંદર જ હસવા માંડ્યો, આ સાહેબ થયો છે બોલો. મગફળીના ખેતરમાં ઉભો રહીને અમને સલાહ આપે છે કે અહીં મગફળી વાવતા હો તો સારું થાય. એને ખબર નથી મગફળી જ છે આ, અને આ ખેડૂતે મગફળી જ વાવી છે આ જમીનમાં, એ મગફળીને ઓળખતો નથી. એટલે જે વિષયમાં જે બાબતમાં જેને જ્ઞાન ન હોય એ બાબતમાં એને બાળક કહેવાય છે. એટલે આ ત્રણ પ્રકારના જ્યાં શાસક હોય એ દેશ ડૂબે છે. જેને જુગારીઓ જેના વખાણ કરે એ રીબાઈ રીબાઈ ને મરે. પછી વિલાસી લોકો વાસનિકો જેના વખાણ કરે એ પણ રીબાઈને જ મરે. અને વખાણ કરીને પેટ ભરવા વાળો વર્ગ એ પણ જેના વખાણ કરે એ પણ રીબાઈને વેલો જ મરે. તમારા દીકરામાં બધું દેખાય છે એટલે હું તમને છેલ્લે હવે કહું છું, તમ દ્રક્ષસી પરિભ્રષ્ટમ તસ્માત્વમ અચિરાત દેવા. મારું માનો, કંઈક વિચાર કરો તમારા માટે અને આ દેશ માટે, પ્રજા માટે. નહીં તો થોડા જ સમયમાં, હવે બહુ સમય નથી, અચિરાત થોડા જ સમયમાં તમારા દીકરાને સત્તાથી અને જીવનથી ભ્રષ્ટ થયેલો જોશો તમે.